શ્રીનારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બે અધ્યાય 51 એમનો પણ ભાગ બીજો આપણે આરંભ કરીશું. અંશાયુર્દાય સાધન, અંશાયુર કહેતા અંશાયુ એ છે જે ગ્રહોના અંશ એટલે નવમાંશ દ્વારા અનુપાતથી જાણવામાં આવે છે. અંશાયુર્દાય સાધન એટલે કે લગ્ન સહિત ગ્રહોના પૃથક પૃથક અંશ બનાવીને 40થી ભાગતા જે શેષ બચે તેને આયુર્દાય એટલે કે સાધનોપયોગી અંશાદી સમજવો. તેમાં જે વિશેષ સંસ્કાર કરવા યોગ્ય છે તેનું વર્ણન કરું છું. લગ્નમાં ગ્રહને ઘટાડો. જો શેષ 6 રાશિથી અલ્પ હોય તો તેમાં નિમ્નાંકિત સંસ્કાર વિશેષ કરવા જોઈએ, અન્યથા નહીં. જો ઘટાડવામાં આવેલો ગ્રહ 6 રાશિથી અલ્પ અને 1 રાશિથી અધિક હોય તો તે અંશોથી 30માં ભાગીને લબ્ધિને 1માં ઘટાડવી અને શેષને ગુણક સમજવો. જો ગ્રહ ઘટાડવામાં આવેલ લગ્ન 1 રાશિથી અલ્પ હોય તો તે જ અંશોમાં 30 વડે ભાંગીને લબ્ધિને 1માં ઘટાડવાથી શેષ ગુણક થાય છે. આ રીતે શુભગ્રહના ગુણકને અડધો કરીને ગુણક સમજવો અને પાપગ્રહના સઘળા ગુણકોને ગ્રહણ કરવા. પછી આવા પ્રકારના ગુણકોથી ઉપયુક્ત આયુર્દાયના અંશને ગુણીએ તો સંસ્કૃત અંશ થાય છે. આને સંસ્કાર કહ્યો છે. આ સંસ્કૃત આયુર્દાયના અંશને કલાત્મક બનાવીને 200થી ભાંગીને લબ્ધિને વર્ષ સમજવું. પછી શેષને 12થી ગુણીને ગુણનફળમાં 200થી ભાગતા લબ્ધિને માસ સમજવા. એ પછી શેષમાં 30થી વગેરે ગુણીને 200થી ભાગતા લબ્ધિને દિવસ તથા ઘટી વગેરે સમજવા. અંશાયુ સાધન સ્પષ્ટ રાશિયાદી સૂર્ય 10-15-10-20ને અંશાત્મક બનાવવાથી 315-10-20ને 40 વડે ભાગતા શેષ 35-10-20 રહ્યા. આ સાધનોપયોગી અંશાદી થયો. એમાં સંસ્કાર વિશેષ કરવા માટે સૂર્ય 10-15-10-20 લગ્ન 3-15-20-30માંથી ઘટી ન શકવાને કારણે નિયમ અનુસાર 12 રાશિમાં ઉમેરીને ઘટાડવાથી બાકી 5-0-10-10 આ 6 રાશિ કરતાં ઓછા અને 1 રાશિ કરતાં વધુ છે. તેથી આ વધેલાના અંશાદી 150-10-10 વડે 30ને ભાંગતા લબ્ધ અંશ શૂન્ય થયો. બાકી 30ને 60 વડે ગુણીને ગુણનફળ 1800ને કહેલ ભાજક વડે ભાંગતા લબ્ધિકલા 11 થઈ. બાકી 148-8-10ને 60 વડે ગુણીને ગુણનફળ 8888-10ને કહેલ અંશાદી ભાજક વડે ભાંગતા તૃતીય લબ્ધિ 59 થઈ. આ રીતે લબ્ધિમાન અંશાદી 0-11-15 થયો. એને 1 અંશમાંથી ઘટાડવાથી બાકી 0-48-1 આ ગુણક થયો. સૂર્ય પાપગ્રહ છે તેથી આ ગુણક વડે આયુ સાધનોપયોગી અંશાદી 35-10-20ને ગુણતા ગુણનફળ 28-8-51 સંસ્કૃત અંશાદી થયું. એને કલાત્મક બનાવવાથી 1688-51 થયા. એને 200 વડે ભાગતા લબ્ધ વર્ષ 8 થયા. બાકી 88 અને 51ને 12 વગેરેથી ગુણીને ગુણનફળને 200 વડે ભાગીને પૂર્વવત માસ આદિ કાઢવાથી આયુમાન વર્ષ આદિ 8-5-9-5-9-55-48 થયા. પુનઃ આયુષ્માન વર્ષ આદિ 8-5-9-55-48 થયા. ત્યારબાદ આગળ જે આપણે અંશાયુ સાધન લગ્નના આયુર્દાય અંશાદીને 3થી ગુણીને ગુણનફળમાં 10 વડે ભાગતા જે લબ્ધિ થાય એ વર્ષ છે. પછી શેષને 12 વગેરેથી ગુણીને 10થી ભાગતા જે લબ્ધિ થાય એને માસાદી સમજવા. લગ્નના આયુષ્યમાં એટલી વિશેષતા છે કે જો લગ્ન સબળ હોય તો લગ્નની જેટલી ભુક્ત રાશિ સંખ્યા હોય તેટલા વર્ષો વધુ જોડવા તથા અંશાદીને 2થી ગુણીને 5થી ભાગતા લબ્ધિને માસ સમજીને એને પણ જોડવી તથા શેષને 30 વગેરેથી ગુણીને હરથી ભાગતા જે લબ્ધિ આવે તેના જેટલા દિવસ વગેરે રૂપ ફળ પણ જોડવાથી લગ્નાયુ સ્પષ્ટ થાય છે. લગ્નના અંશાયુનું સાધન લગ્ન 3, 15, 20, 30 નાનસાદી બનાવવાથી 105, 20, 30 થયા. એમને 40 વડે ભાંગતા બચેલા 25, 20, 30 ને 30 વડે ગુણીને ગુણનફળ 76, 1, 30 ને 10 વડે ભાંગવાથી લબ્ધ 7 વર્ષ થયા. બાકી 6, 1, 30 ને 12 વડે ગુણીને ગુણનફળ 72, 18, 0 ને 10 વડે ભાગતા લબ્ધ 7 માસ થયા. માસ શેષ 2, 18 ને 30 વડે ગુણીને ગુણનફળ 69, 0 ને 10 વડે ભાંગતા લબ્ધ 6 દિવસ થયા. બાકી 9 ને 60 વડે ગુણીને ગુણનફળ 540 ને 10 વડે ભાંગતા લબ્ધિ 54 ઘટી થઈ. આ રીતે લગ્નનું આયુષ્યાદી માન વર્ષાદી 7, 7, 6, 54, 0 થયું. જેમાં અહીંયા લગ્નનો આખો કોઠો આપેલો છે. હવે આગળ જઈએ આપણે. આ ક્રિયા પિંડાયુ અને નિસર્ગાયુમાં કરવામાં આવતી નથી. દશા નિરૂપણ. લગ્ન સૂર્ય અને ચંદ્રમાં આ ત્રણેયમાં જે વધુ બળવાન હોય પ્રથમ તેની જ દશા હોય છે. પછી તેનાથી કેન્દ્ર સ્થિત ગ્રહોની, ત્યાર પછી પણફર સ્થિતિ ગ્રહોની, ત્યાર પછી આપોક્લિપ સ્થિતિ ગ્રહોની દશા હોય છે. કેન્દ્રાદિ સ્થિત ગ્રહોમાં બળ અનુસાર જ પૂર્વ દિશા થાય છે. એક સ્થાનમાં રહેલા 2 કે 3 ગ્રહોમાં જો બળની સમાનતા હોય તો એમાં જેનું વધુ આયુષ્ય હોય તેની પ્રથમ દશા થાય છે. આયુષ્યના વરસાદીમાં પણ સમાનતા હોય તો જે ગ્રહોનો સૂર્ય સાનિધ્યથી પ્રથમ ઉદય થયો હોય તેની પ્રથમ દશા થાય છે. અંતરદશા કથન. દશાપતિ પૂર્ણદશાનો પાચક હોય છે, છતાં પણ એની સાથે રહેનારો ગ્રહ અડધાનો દશાપતિથી ત્રિકોણ એટલે પાંચ અને નવમાં રહેનારો તૃતીયાંશનો, સપ્તમાં રહેનારો સપ્તમાંશનો, ચતુરસ્ત્ર એટલે કે 4 અષ્ટમાંશમાં રહેનારો ચતુર્થાંશ એટલે 1/4 અંતરદશાનો પાચક હોય છે. એનાથી સિદ્ધ છે કે આ સ્થાનો કરતાં ભિન્ન સ્થાનમાં સ્થિત ગ્રહોની અંતરદશા નથી હોતી. અંતરદશા સાધનના ગુણક. મૂળ દશાપતિનો 84, એની સાથે રહેનારનો 42, ત્રિકોણમાં રહેનારનો 28, સપ્તમમાં રહેનારનો 12 તથા ચતુર્થ અષ્ટમમાં રહેનારનો 21 ગુણક કહેવામાં આવ્યો છે. વરસાદી રૂપ દશા પ્રમાણને પોતપોતાના ગુણકથી ગુણીને બધા ગુણકોના યોગથી ભાગતા જે લબ્ધિ આવે તે વર્ષ થાય છે. શેષને 12, 30 વગેરેથી ગુણીને ગુણનફળમાં ગુણકના યોગથી ભાગતા જે લબ્ધિ આવે તે માસ દિવસ વગેરેની સૂચક હોય છે. જેમ કે અહીં લગ્ન સૂર્ય અને ચંદ્રમાં આ ત્રણેયમાં લગ્ન બળવાન છે, તેની પ્રથમ દશા લગ્નની થશે. પછી એનાથી કેન્દ્રસ્થિત ગ્રહોની તથા લગ્નની દશામાં પ્રથમ અંતરદશા લગ્નની. પછી આગળ બળના ક્રમે શુક્ર અને બુધની અંતરદશા થશે. અહીં દશાપતિ લગ્ન છે તેથી એના ગુણકાંક 84થી દશાવર્ષાદી 11, 1, 11 ને ગુણીને ગુણનફળ 933, 6, 24માં ગુણક યોગ 187 વડે ભાગતા લબ્ધ વર્ષ 4 થયા. બાકી 184, 6, 24 ને 12 વડે ગુણીને ગુણનફળ 2226, 9, 18 ને 180 વડે ભાંગતા લબ્ધ 11 માસ થયા. બાકી 169, 9, 18 ને 187થી ભાંગતા લબ્ધ 11 માસ થયા. શેષ 169, 9, 18 ને 30 વડે ગુણીને ગુણનફળ 5094 ને 187 વડે ભાગતા લબ્ધ 27 દિવસ થયા. બાકી 43 ને 60 વડે ગુણીને ગુણનફળ 2580 ને 187 વડે ભાગતા લબ્ધિ 13 ઘટી થઈ. બાકી 149 ને 60 વડે ગુણીને ગુણનફળ 8940 ને 187 વડે ભાંગવાથી લબ્ધ 47 ફળ થયા. આ રીતે લબ્ધ વરસાદી 4, 11, 27, 13, 47 આ લગ્નની દશામાં લગ્નની અંતરદશાનું માન થયું. આ જ રીતે અન્ય ગ્રહોના પણ પોતપોતાના ગુણક વડે દશમાનને ગુણીને એના ગુણનફળને ગુણક યોગ વડે ભાંગતા અંતરદશાનું માન સાધન કરવું જોઈએ. નારદજી, આ જ રીતે અંતરદશામાં ઉપદશાના માન સમજવા જોઈએ. દશાફળ. દશારંભ કાળમાં જો ચંદ્રમા દશાપતિના મિત્રની રાશિ સર્વોચ્ચ સ્વરાશિ કે દશાપતિથી 1, 4, 7, 3, 10 અગિયારમાં શુભ સ્થાનમાં હોય તો જે ભાવમાં ચંદ્રમા હોય તે ભાવની વિશેષ રૂપે પુષ્ટિ કરતો શુભ ફળ આપે છે. એ સ્થાનોથી ભિન્ન સ્થાનમાં હોય તો તે ભાવનો નાશક થાય છે. પહેલાં જે ગ્રહોના જે દ્રવ્યો જણાવવામાં આવ્યા છે, ભાવ અને રાશિઓમાં જે તે ગ્રહોની દ્રષ્ટિ તથા યોગનું ફળ કહેવામાં આવ્યું છે તથા આજીવિકા વગેરે જે ફળ જણાવવામાં છે એ બધાનો વિચાર એ ગ્રહની દશામાં કરવો જોઈએ. જે ગ્રહ પાપ દશામાં પ્રવેશના સમયે પોતાના શત્રુ દ્વારા જોવામાં આવતા હોય તે વિપત્તિકારક અત્યંત અશુભ ફળ આપનારા હોય છે. તથા જે શુભ ગ્રહ મિત્રથી દ્રષ્ટ હોય અને શુભ વર્ગમાં રહીને તત્કાળ બળવાન હોય તે બધી આપત્તિ એટલે કે દુષ્ટ ફળને નષ્ટ કરી નાખે છે. જેનું આગળ જણાવેલ અષ્ટક વર્ગ જ ફળપૂર્ણ શુભ હોય તથા જે ગ્રહ લગ્ન કે ચંદ્રમાંથી 1, 3, 6, 10, 11માં સર્વોચ્ચ સ્થાનમાં સ્વરાશિમાં પોતાના મૂળ ત્રિકોણમાં તથા મિત્રની રાશિમાં હોય તેનું અશુભ ફળ પણ મધ્યમ થઈ જાય છે. મધ્યમ ફળ શ્રેષ્ઠ થઈ જાય છે તથા શુભ ફળ અત્યંત શ્રેષ્ઠ થાય છે. જો એ ગ્રહ એનાથી ભિન્ન સ્થાનમાં હોય તો એના પાપ ફળની વૃદ્ધિ થાય છે અને એનું શુભ ફળ પણ અલ્પ થઈ જાય છે. આ ફળોને પણ ગ્રહના બળાબળને સમજીને અનુસાર સ્વલ્પ કે અધિક સમજવા જોઈએ. લગ્ન દશાફળ ચર લગ્નમાં પ્રથમ દ્વિતીય તૃતીય દ્રેષ્કાણ હોય તો ક્રમનુસાર લગ્નની દશા શુભ મધ્યમ અને અશુભ ફળ આપનારી થાય છે. દ્વિસ્વભાવ લગ્ન હોય તો એનાથી વિપરીત ફળ થાય છે. અર્થાત પ્રથમાદિ દ્રેષ્કાણમાં ક્રમનુસાર અશુભ મધ્યમ અને શુભ ફળ આપનારી દશા થાય છે. સ્થિર લગ્ન હોય તો પ્રથમાદિ દ્રેષ્કાણમાં અશુભ શુભ અને મધ્યમ ફળ આપનારી દશા થાય છે. લગ્ન જો પોતાના સ્વામી ગુરુ અને બુદ્ધથી યુક્ત તથા દ્રષ્ટ હોય તો એની દશા શુભપ્રદ હોય છે. જો એ પાપગ્રહથી યુક્ત અને દ્રષ્ટ હોય અથવા પાપના મધ્યમાં હોય તો એવી દશા અશુભ ફળ આપનારી હોય છે. અષ્ટક વર્ગ કથન. સૂર્ય જન્મ કાલિક સ્વાશ્રિત રાશિથી 1, 2, 10, 4, 8, 11, 9, 7 એ સ્થાનોમાં શુભ હોય છે. મંગળ અને શનિથી પણ એ જ સ્થાનોમાં રહેતા એ શુભ થાય છે. શુક્રથી 7, 12, 6 ગુરુથી 9, 5, 11, 6માં ચંદ્રમાંથી 10, 3, 11, 6માં બુધથી એ જ 10, 3, 11, 6 સ્થાનોમાં અને 12, 5, 9માં પણ એ શુભ થાય છે. લગ્નથી 3, 6, 10, 11, 12, 4 એ સ્થાનોમાં સૂર્ય શુભ થાય છે. ચંદ્રમા લગ્નની 6, 3, 10, 11 સ્થાનોમાં મંગળ 2, 5, 9 સહિત એ જ 6, 3, 10, 11 સ્થાનોમાં પોતાના સ્થાનથી 3, 6, 10, 11, 7, 1માં સૂર્યથી 3, 6, 10, 11, 7, 8માં શનિથી 6, 3, 11, 5માં બુધથી 5, 3, 8, 1, 4, 7, 10માં ગુરુથી 1, 4, 7, 10, 8, 11, 12માં અને શુક્રથી 4, 5, 9, 3, 11, 7, 10 એ સ્થાનોમાં શુભ થાય છે. મંગળ સૂર્યથી 3, 6, 10, 11, 5માં લગ્નથી 3, 6, 10, 11, 1માં ચંદ્રમાંથી 3, 6, 11માં પોતાના આશ્રિત સ્થાનથી 1, 4, 7, 10, 8, 11, 2માં શનિથી 9, 8, 11, 1, 4, 7, 10માં બુધથી 6, 3, 5, 11માં શુક્રથી 6, 11, 2, 8માં અને ગુરુથી 10, 11, 12, 6 સ્થાનોમાં શુભ થાય છે. બુધ શુક્રથી 5, 3 સહિત 2, 1, 8, 9, 4, 11 સ્થાનોમાં શનિ અને મંગળથી 10, 7 સહિત 2, 1, 8, 9, 4 અને 11માં સ્થાનમાં ગુરુથી 12, 6, 11, 8માં સ્થાનોમાં સૂર્યથી 9, 11, 6, 5, 12માં સ્થાનોમાં પોતાના આશ્રિત સ્થાનથી 1, 3, 10, 9, 11, 6, 5, 12માં સ્થાનોમાં ચંદ્રમાંથી 6, 10, 11, 8, 4, 10માં સ્થાનમાં અને લગ્નથી 1 તથા પૂર્વોક્ત 6, 10, 11, 8, 4, 10 સ્થાનોમાં શુભ થાય છે. આજે 1, 4, 8 કુંડળીમાં જે 12 ખાના હોય છે એમાંના છે, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 જે કુંડળીના આપણે ત્રિકોણ જોતા હોય છે, લગ્ન કુંડળી કે જન્મ કુંડળીના, એમાં કયા કયા સ્થાનનું કયા કયા ગ્રહનું હોવું જોઈએ એના ઉપર છે. આગળ આપણે એ જ વિષયમાં બુધ પછી હવે ગુરુ. ગુરુ મંગળથી 10, 2, 8, 1, 7, 4, 11 સ્થાનોમાં પોતાના આશ્રિત સ્થાનથી 3 સહિત પૂર્વોક્ત 10, 2, 8, 1, 7, 4, 11 સ્થાનોમાં સૂર્યથી 3, 9 સહિત પૂર્વોક્ત 10, 2, આઠ એક સાત ચાર અગિયાર સ્થાનોમાં, શુક્રથી પાંચ બે નવ દસ અગિયાર છમાં, ચંદ્રમાંથી બે અગિયાર પાંચ નવ સાતમાં, શનિથી પાંચ ત્રણ છ બારમાં, બુધથી નવ ચાર પાંચ છ બે દસ એક એક બે દસ એક અગિયારમાં તથા લગ્નથી સાત સહિત પૂર્વોક્ત નવ ચાર પાંચ છ બે દસ એક અગિયાર સ્થાનોમાં શુભ થાય છે. હવે શુક્ર લગ્નથી એક બે ત્રણ ચાર પાંચ અગિયાર આઠ નવ સ્થાનોમાં, ચંદ્રમાંથી પણ એ જ સ્થાનો એક બે ત્રણ ચાર પાંચ અગિયાર આઠ નવમાં અને બારમાં સ્થાનમાં પોતાના આશ્રિત સ્થાનથી દસ સહિત ઉક્ત એક બે ત્રણ ચાર પાંચ અગિયાર આઠ નવ સ્થાનોમાં, શનિથી ત્રણ પાંચ નવ ચાર દસ આઠ અગિયાર સ્થાનોમાં, સૂર્યથી આઠ અગિયાર બાર સ્થાનોમાં, ગુરુથી નવ આઠ પાંચ દસ અગિયાર સ્થાનોમાં, બુધથી પાંચ ત્રણ અગિયાર છ નવ સ્થાનોમાં અને મંગળથી ત્રણ છ નવ પાંચ અગિયાર તથા બારમાં સ્થાનોમાં શુભ થાય છે. શનિ પોતાના આશ્રિત સ્થાનથી ત્રણ પાંચ અગિયાર છમાં, મંગળથી દસ બાર સહિત પૂર્વક ત્રણ પાંચ અગિયાર છ સ્થાનોમાં, સૂર્યથી એક ચાર સાત દસ અગિયાર આઠ બેમાં, લગ્નથી ત્રણ છ દસ અગિયાર એક ચારમાં, બુધથી નવ આઠ અગિયાર છ દસ બારમાં, ચંદ્રમાંથી અગિયાર ત્રણ છમાં, શુક્રથી છ અગિયાર બારમાં અને ગુરુથી પાંચ અગિયાર છ સ્થાનોમાં શુભ થાય છે. ઉપયુક્ત સ્થાનોમાં ગ્રહ રેખાપ્રદ અને અનુક્ત સ્થાનોમાં બિંદુપ્રદ થાય છે. બાળકના જન્મકાળ વખતે જે ગ્રહ સ્થિતિ છે એમાં ગ્રહની નિજાશ્રિત રાશિ પ્રમાણે વિચાર કરીને આ રીતે રેખા અને બિંદુનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અર્થાત આ રીતે રેખા અને બિંદુ મૂકવાથી જે સ્થાનમાં વધુ રેખાની સંખ્યા હોય એ સ્થાનમાં ચાર વર્ષ ગ્રહ જવાથી શુભ ફળ મળે છે અને જેમાં બિંદુની સંખ્યા વધુ હોય એ સ્થાનમાં ગ્રહ જવાથી અશુભ ફળ મળે છે. અહીં રેખા અને બિંદુ મૂકીને સૂર્યનું અષ્ટક વર્ગ ચક્ર અંકિત કરવામાં આવ્યું છે. આ ચક્રમાં વૃષકન્યા, ધનુ અને મીનમાં રેખા વધુ હોવાના કારણે આ રાશિઓ શુભ છે તથા મિથુન, સિંહ, તુલા અને કુંભમાં રેખા અને બિંદુ સમાન હોવાના કારણે એ રાશિઓ મધ્યમ છે તથા બાકીની કર્ક, વૃશ્ચિક, મકર અને મેષ એ બધી વધુ બિંદુ હોવાના કારણે અશુભ છે. અહીંયા કોષ્ટક આપેલું છે, સૂર્યવર્ગનું અષ્ટક વર્ગ ચક્ર જુઓ, એના માટેનું છે આ, કે જેમાં શુક્ર પહેલા સ્થાન ઉપર, બીજામાં મંગળ, ત્રીજામાં કોઈ નહીં, ચોથામાં ચંદ્ર, પાંચમામાં કોઈ નહીં, છઠ્ઠામાં શનિ, સાતમામાં ગુરુ, આઠમામાં કોઈ નહીં, નવમામાં કોઈ નહીં, દસમામાં કોઈ નહીં, અગિયારમામાં કોઈ નહીં. તો આ જેનું સ્થાન આપેલા હતા એ આપણે એના ઉપરથી જે અલગ અલગ કોષ્ટકમાં શૂન્ય શૂન્ય શૂન્યને આપેલા છે ઘટી પણ નહીં એ આપણે જાણવા જોઈએ. એના ઉપર આખે આખું નિદર્શન છે આમનું. હવે તેમને આગળ જે ગ્રહો લગ્ન કે ચંદ્રમાંથી વૃદ્ધિ કે શુભ સ્થાન ત્રણ છ દસ અગિયારમાં હોય અથવા પોતાના મિત્રગૃહમાં ઉચ્ચ સ્થાનમાં તથા સ્વરાશિમાં રહેલા હોય તેમના દ્વારા શુભ ફળની અધિકતા હોય છે અને એમનાથી ભિન્ન સ્થાનોમાં જે ગ્રહ હોય એમના દ્વારા અશુભ ફળોની અધિકતા હોય છે. એકાદી રેખાવાળા સ્થાનનું ફળ. ઉક્ત અનુસાર જે સ્થાનમાં એક રેખા હોય ત્યાં ગ્રહ જતાં કષ્ટ થાય છે, બે રેખાવાળા સ્થાનમાં જવાથી ધનનો નાશ થાય છે, ત્રણ રેખાવાળામાં જવાથી ક્લેશ થાય છે અને ચાર રેખાવાળા સ્થાનમાં ગ્રહ પહોંચવાથી મધ્યમ ફળ મળે, મધ્યમ ફળ થાય છે એટલે કે શુભ અશુભ ફળ સમાન હોય છે. પાંચ રેખાવાળા સ્થાનમાં સુખની પ્રાપ્તિ, છ રેખાવાળા સ્થાનમાં ધનનો લાભ, સાત રેખાવાળા સ્થાનમાં સુખ અને આઠ રેખાવાળા સ્થાનમાં ચાર વર્ષ એટલે કે ભ્રમણવશ ગ્રહ જતાં અભિષ્ટ ફળની સિદ્ધિ થાય છે. આજીવિકા કથન. જન્મકાલિક લગ્ન અને ચંદ્રમાંથી દસમા સ્થાનમાં જો સૂર્ય વગેરે ગ્રહો હોય તો ક્રમનુસાર પિતા, માતા, શત્રુ, મિત્ર, ભાઈ, સ્ત્રી અને નોકર દ્વારા ધનનો લાભ થાય છે. જન્મલગ્ન, જન્મકાલિક ચંદ્ર તથા જન્મકાલિક સૂર્ય એ ત્રણથી દસમ સ્થાનના સ્વામી જે નવમાંસમાં હોય તે નવમાંસના અધિપતિની વૃત્તિથી આજીવિકા સમજવી જોઈએ. જેમ કે ઉક્ત દસમ સ્થાનોના સ્વામીઓ સૂર્યના નવમાંસમાં હોય તો તૃણ એટલે કે પત્ર, પુષ્પાદી, સવર્ણ એટલે ઔષધ, ઊન એટલે ઊની વસ્ત્ર તથા રેશમ વગેરેથી જીવિકા સમજવી. ચંદ્રમાના નવમાંસમાં હોય તો ખેતી, જલજ, મોતી, પરવાળું, શંખ, શિપ વગેરે અને સ્ત્રી દ્વારા જીવિકા ચલાવે છે. મંગળના નવમાંસમાં હોય તો ધાતુ, અસ્ત્ર, શસ્ત્ર અને સાહસથી જીવન નિર્વાહ થાય છે. બુધના નવમાંસ હોય તો કાવ્ય, શિલ્પકળા વગેરેથી, ગુરુના નવમાંસમાં હોય તો દેવતા અને બ્રાહ્મણો દ્વારા તથા લોઢું, સોનું વગેરેની ખાણ વડે, શુક્રના નવમાંસમાં હોય તો ચાંદી, ગાય તથા રત્ન વગેરેથી તથા શનિના નવમાંસમાં હોય તો પરપીડન, પરિશ્રમ અને નીચ કર્મ દ્વારા ધનની પ્રાપ્તિ થાય છે. રાજયોગનું વર્ણન. શનિ, સૂર્ય, ગુરુ અને મંગળ એ ચારેય જો પોતપોતાના ઉચ્ચ સ્થાનમાં હોય અને એમાંથી કોઈ એક લગ્નમાં હોય તો આ ચારેય લગ્નોમાં જન્મ લેનારા બાળકો રાજા બને છે. લગ્ન અથવા ચંદ્રમાં વર્ગોત્તમ નવમાંશમાં હોય અને એના પર ચાર પાંચ કે છ ગ્રહની દ્રષ્ટિ હોય તો એના 22 ભેદમાં 22 પ્રકારના રાજયોગ થાય છે. મંગળ ઉચ્ચ હોય, રવિ અને ચંદ્રમાં ધનુ રાશિમાં હોય અને મકરસ્થ શનિ લગ્નમાં હોય તો જાતક રાજા બને છે. ઉચ્ચ મેષનો રવિ લગ્નમાં હોય, ચંદ્રમાં સહિત શનિ સપ્તમ ભાવમાં હોય, બૃહસ્પતિ પોતાની રાશિ ધનુ કે મીનમાં હોય તો જન્મ લેનાર બાળક રાજા બને છે. શનિ અથવા ચંદ્રમાં પોતાની ઉચ્ચ રાશિનો થઈને લગ્નમાં હોય, ષષ્ઠ ભાવમાં સૂર્ય અને બુધ હોય, શુક્ર તુલામાં, મંગળ મેષમાં અને ગુરુ કર્કમાં હોય તો એ બંને લગ્નોમાં જન્મ લેવાથી જાતક રાજા બને છે. ઉચ્ચસ્થ એટલે કે પહેલાં આપેલા ઉચ્ચસ્થ મંગળાદિ લગ્નમાં રહેવાથી રાજયોગ કહેવામાં આવ્યો છે. તેથી અહીં પણ જે ચંદ્રમા સહિત મંગળના લગ્નમાં સ્થિત કહેવામાં આવ્યો છે એનાથી એમના ઉચ્ચ ભાવની જ અનુવૃત્તિ સમજવી જોઈએ. અન્ય મુનિઓએ મકરસ્થ મંગળ લગ્નમાં હોવાથી રાજયોગ કહ્યો છે. ઉચ્ચસ્થ મંગળ જો ચંદ્રમા સાથે લગ્નમાં હોય તો પણ જાતક રાજા બને છે. ચંદ્રમા વૃષ લગ્નમાં હોય અને સૂર્ય, ગુરુ તથા શનિગ્રહ ક્રમાનુસાર 4, 7, 10 સ્થાનમાં હોય તો જાતક રાજા બને છે. મકર લગ્નમાં શનિ હોય અને લગ્નથી 3, 6, 9 તથા 12 ભાવમાં ક્રમશઃ ચંદ્રમા, મંગળ, બુધ તથા બૃહસ્પતિ હોય તો જન્મનાર બાળક રાજા બને છે. ગુરુ સહિત ચંદ્રમા ધનુમાં અને મંગળ સહિત મકરમાં હોય તથા બુધ કે શુક્ર ઉચ્ચ સ્થાનમાં રહીને લગ્નમાં સ્થિત હોય તો એ બંને યોગોમાં જન્મ લેનાર શિશુ રાજા બને છે. બૃહસ્પતિ સહિત કર્ક લગ્ન હોય, બુધ ચંદ્રમા તથા શુક્ર ત્રણેય 11 ભાવમાં હોય તથા સૂર્ય મેષ હોય, મેષમાં હોય તો જાતક રાજા બને છે. ચંદ્રમા સહિત મીન લગ્ન હોય, સૂર્ય, શનિ, મંગળ ગ્રહ ક્રમનુસાર સિંહ, કુંભ અને મકરમાં હોય તો જન્મેલ બાળક રાજા બને છે. મંગળ સહિત મેષ લગ્ન હોય, બૃહસ્પતિ કર્કમાં હોય અથવા કર્કસ્થ બૃહસ્પતિ લગ્નમાં હોય તો જાતક નરેશ એટલે કે રાજા થાય છે. મંગળ અને શનિ પંચમ ભાવમાં, ગુરુ ચંદ્રમા તથા શુક્ર ચતુર્થ ભાવમાં અને બુધ કન્યા લગ્નમાં હોય તો જન્મ લેનાર શિશુ રાજા બને છે. મકર લગ્નમાં શનિ હોય તથા મેષ, કર્ક, સિંહ રાશિઓ પોતપોતાના સ્વામીથી યુક્ત હોય, શુક્ર તુલામાં અને બુધ મિથુનમાં હોય તો બાળક યશસ્વી રાજા બને છે. મુનીશ્વર, આ બતાડેલા યોગોમાં જન્મનાર રાજકુમારને જ રાજા સમજવો જોઈએ. જો અન્ય વ્યક્તિ આ યોગમાં ઉત્પન્ન થયો હોય તો એ રાજા સમાન થાય છે, રાજા નહીં. 3 કે વધુ ગ્રહો બળવાન થઈને પોતપોતાના ઉચ્ચ કે મૂળ ત્રિકોણમાં હોય તો બાળક રાજા બને છે. સિંહમાં સૂર્ય, મેષ લગ્નમાં ચંદ્રમા, મકરમાં મંગળ, કુંભમાં શનિ અને ધનુમાં બૃહસ્પતિ હોય તો ઉત્પન્ન શિશુ ભૂપતિ થાય છે. મુનિ શુક્ર પોતાની રાશિમાં હોય અને ચતુર્થ સ્થાનમાં હોય, ચંદ્રમા નવમ ભાવમાં રહીને શુભ ગ્રહથી દ્રષ્ટ કે યુક્ત હોય તથા શેષ ગ્રહો 3, 1, 11 ભાવમાં રહેલા હોય તો જાતક આ વસુધાનો અધીશ્વર થાય છે. બુધ સબળ થઈને લગ્નમાં રહેલો હોય, બળવાન શુભગ્રહો નવમ ભાવમાં રહેલા હોય તથા બાકીના ગ્રહો 9, 5, 3, 6, 10 અને 11 ભાવમાં હોય તો ઉત્પન્ન બાળક ધર્માત્મા નરેશ બને છે. ચંદ્રમા, શનિ અને બૃહસ્પતિ ક્રમાનુસાર 10, 11 તથા લગ્નમાં સ્થાનમાં રહેલા હોય, બુધ અને મંગળ દ્વિતીય ભાવમાં તથા શુક્ર અને રવિ ચતુર્થ ભાવમાં રહેલા હોય તો જાતક ભૂપતિ થાય છે. વૃષ લગ્નમાં ચંદ્રમા, દ્વિજાતીય ગુરુ, 11 શનિ તથા બાકીના ગ્રહો પણ રહેલા હોય તો બાળક નરેશ બને છે. ચતુર્થ ભાવમાં ગુરુ, 10 ભાવમાં રવિ અને ચંદ્રમા, લગ્નમાં શનિ અને 11 ભાવમાં બાકીના ગ્રહો હોય તો જન્મેલ બાળક રાજા બને છે. મંગળ અને શનિ લગ્નમાં હોય, ચંદ્રમા ગુરુ, શુક્ર રવિ અને બુધ ક્રમાનુસાર 4, 7, 9, 10 અને 11 હોય તો આ બધા ગ્રહો એવા બાળકને જન્મ આપે છે જે ભાવથી નરેશ થાય છે. મુનીશ્વર, ઉપર કહેલ યોગોમાં જન્મેલ મનુષ્યના દસમ ભાવ કે લગ્નમાં જે ગ્રહ હોય એની દશા અંતરદશા આવતા એને રાજ્યની પ્રાપ્તિ થાય છે. આ બંને સ્થાનોમાં ગ્રહ ન હોય તો જન્મ સમયે જે ગ્રહ બળવાન હોય એની દશામાં રાજ્ય લાભ સમજવો જોઈએ તથા જે ગ્રહ જન્મ સમયે શત્રુ રાશિ કે પોતાની નીચ રાશિમાં હોય એની રાશિમાં ક્લેશ, પીડા વગેરેની પ્રાપ્તિ થાય છે. નાભસ યોગ કથન, નાભસ કહેતા નાભસ યોગ અનેક હોય છે. આ યોગમાં રાહુ અને કેતુ સિવાય સૂર્ય વગેરે માત્ર 7 ગ્રહો જ લેવામાં આવ્યા છે. નાભસનું યોગ કથન. સમીપવર્તી બે કેન્દ્ર સ્થાનોમાં જ રવિથી શનિ સુધીનો બધા ગ્રહો હોય તો ગદા નામનો યોગ થાય છે. કેવળ લગ્ન અને સપ્તમ બે જ સ્થાનોમાં બધા ગ્રહો હોય તો સકટ યોગ થાય છે. દસમ અને ચતુર્થમાં જ બધા યોગોની બધા જ ગ્રહો ચતુર્થમાં જ બધા ગ્રહોની સ્થિતિ હોય તો વિહગ એટલે પક્ષી યોગ થાય છે. પાંચ નવ અને લગ્ન આ ત્રણ જ સ્થાનોમાં બધા ગ્રહો હોય તો શૃંગાટક યોગ થાય છે. એ રીતે જો લગ્ન ભિન્ન સ્થાનથી ત્રિકોણ સ્થાનોમાં જ બધા ગ્રહો હોય તો હલ નામનો યોગ થાય છે. લગ્ન અને સપ્તમમાં બધા ગ્રહો બધા શુભ ગ્રહો હોય અથવા ચતુર્થ દશમમાં બધા પાપ ગ્રહો હોય તો બંને સ્થિતિઓમાં વજ્ર યોગ થાય છે. એનાથી વિપરીત જો લગ્નમાં સપ્તમમાં બધા પાપ ગ્રહો અથવા ચતુર્થ દશમમાં બધા શુભ ગ્રહો હોય તો યવ યોગ થાય છે. જો ચારેય કેન્દ્રોમાં બધા શુભ અને પાપ ગ્રહો મળીને બેઠા હોય તો કમલ યોગ થાય છે. અને કેન્દ્ર સ્થાનથી બહાર ચારેય પણફર અથવા ચારેય આપો ક્લિમ સ્થાનોમાં જ બધા ગ્રહો રહેલા હોય તો વાપી નામનો યોગ થાય છે. લગ્નથી સતત ચોથા સ્થાન એક બે ત્રણ ચારમાં ચારમાં જ બધા ગ્રહો રહેલા હોય તો ઈપ યોગ થાય છે. ચતુર્થથી ચાર સ્થાન ચાર પાંચ છ સાતમાં જ બધા ગ્રહો સ્થિત હોય તો શર યોગ થાય છે. સપ્તમથી જ ચાર સ્થાન સાત આઠ નવ દસમાં જ બધા ગ્રહોની સ્થિતિ હોય તો શક્તિ યોગ થાય છે. અને દસમથી ચાર સ્થાન દસ અગિયાર બાર એકમાં જ બધા ગ્રહો રહેલા હોય તો દંડ યોગ થાય છે. લગ્નથી ક્રમાનુસાર સાત સ્થાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાતમાં બધા ગ્રહો હોય તો નૌકા યોગ. ચતુર્થી ચતુર્થ ભાવથી શરૂ કરીને સતત સાત સ્થાનોમાં સાતેય ગ્રહો હોય તો કુટ યોગ. સપ્તમ ભાવથી શરૂ કરીને સતત સાત સ્થાનોમાં સાતેય ગ્રહો રહેલા હોય તો છત્ર યોગ. અને દસમથી શરૂ કરીને સાત સ્થાનોમાં બધા ગ્રહો રહેલા હોય તો ચાપ નામનો યોગ થાય છે. એ જ રીતે કેન્દ્ર ભિન્ન સ્થાનથી શરૂ કરીને સતત સાત સ્થાનોમાં બધા ગ્રહો હોય તો અર્ધચંદ્ર નામનો યોગ થાય છે. લગ્નથી શરૂ કરીને એક સ્થાનનું અંતર કાપીને ક્રમનુસાર એક ત્રણ પાંચ સાત નવ અને અગિયાર એ છ સ્થાનોમાં જ બધા ગ્રહો રહેલા હોય તો ચક્ર નામનો યોગ થાય છે. અને દ્વિતીય ભાવથી લઈને એક સ્થાનનું અંતર કાપીને ક્રમનુસાર છ સ્થાનો એટલે કે બે ચાર છ આઠ દસ બાર માં જ બધા ગ્રહો રહેલા હોય તો સમુદ્ર નામનો યોગ થાય છે. સાતથી એક સ્થાન સુધીમાં બધા ગ્રહો રહેતા ક્રમનુસાર વીણા વગેરે નામના સાત યોગ થાય છે. જેમ કે સાત સ્થાનોમાં બધા ગ્રહો હોય તો વીણા, છ સ્થાનોમાં બધા ગ્રહ હોય તો દામ, પાંચ સ્થાનોમાં બધા ગ્રહ હોય તો પાસ, ચાર સ્થાનોમાં બધા ગ્રહ હોય તો ક્ષેત્ર, ત્રણ સ્થાનોમાં બધા ગ્રહ હોય તો શૂલ, બે સ્થાનોમાં બધા ગ્રહ હોય તો યુગ અને એક જ સ્થાને બધા ગ્રહો હોય તો ગોલ નામનો યોગ થાય છે. બધા ગ્રહો ચર રાશિમાં હોય તો રજ્જુ, સ્થિર રાશિમાં હોય તો મુસલ અને દ્વિસ્વભાવમાં હોય તો નલ નામનો યોગ થાય છે. બધા શુભ ગ્રહો કેન્દ્ર સ્થાનોમાં હોય તો માલા અને બધા પાપ ગ્રહ કેન્દ્ર સ્થાનોમાં હોય તો સર્પ નામનો યોગ થાય છે. આ યોગોમાં જન્મ લેનારાઓના ફળ. હવે રજ્જુ યોગમાં જન્મ લેનાર બાળક ઈર્ષાળુ અને માર્ગે ચાલવાની, યાત્રા કરવાની કે હરવા ફરવાની ઈચ્છા ધરાવતો હોય છે. મુશળ યોગમાં જન્મેલ મુશળ અથવા તો મુશળ મુશળને મન નહીં પણ મુશળ એને મુશળ અહીંયા શબ્દ છે. મુશળ યોગમાં જન્મેલ શિશુ ધન અને માનથી યુક્ત હોય છે. નલ યોગમાં ઉત્પન્ન પુરુષ અંગહીન, સ્થિર બુદ્ધિ અને ધનવાન હોય છે. માલા યોગમાં જન્મેલ મનુષ્ય ભોગી હોય છે તથા સર્પ યોગમાં ઉત્પન્ન પુરુષ દુઃખથી પીડાતો હોય છે. વીણા યોગમાં જેનો જન્મ થયો હોય એ મનુષ્ય બધા કાર્યોમાં નિપુણ તથા સંગીત અને નૃત્યમાં રુચિ રાખનાર હોય છે. દામ યોગમાં જન્મેલ મનુષ્ય દાતા અને ધનાઢ્ય હોય છે. પાશ યોગમાં ઉત્પન્ન ધનવાન અને સુશીલ હોય છે. કેદાર ક્ષેત્ર એટલે કે યોગમાં ઉત્પન્ન ખેતીથી જીવિકા ચલાવનારો હોય છે તથા શૂલ યોગમાં જન્મેલ પુરુષ શુરવીર, શાસ્ત્રથી આઘાત ન પામનાર અને અધન એટલે ધનવિહોણો હોય છે. યુગ યોગમાં જન્મ લેનાર પાખંડી તથા ગોલ યોગમાં જન્મેલ મનુષ્ય મલિન અને નિર્ધન હોય છે. ચક્ર યોગમાં જન્મનાર પુરુષના ચરણોમાં રાજાઓ પણ મસ્તક નમાવે છે. સમુદ્ર યોગમાં ઉત્પન્ન પુરુષ રાજાને યોગ્ય ભોગથી સંપન્ન હોય છે. અર્ધચંદ્રમાં જન્મેલ બાળક સુંદર શરીરનો તથા ચાપ યોગમાં ઉત્પન્ન શિશુ સુખી અને શૂરવીર હોય છે. છત્રયોગમાં ઉત્પન્ન મનુષ્ય મિત્રોને ઉપકાર કરનાર તથા ફૂટયોગમાં ઉત્પન્ન મિથ્યાભાષી અને કારાગારનો માલિક હોય છે. નૌકાયોગમાં જન્મેલ પુરુષ ખરેખર યશસ્વી અને સુખી થાય છે. યુપયોગમાં જન્મ લેનાર મનુષ્ય દાની યજ્ઞ કરનાર અને આત્માવાન મનસ્વી અને જીતાત્મા થાય છે. શરયોગમાં ઉત્પન્ન મનુષ્ય અન્ય લોકોને કષ્ટ આપનાર અને ગોપીનાથ સ્થાનોનો સ્વામી હોય છે. શક્તિયોગમાં જન્મેલ નીચ આળસુ અને નિર્ધન હોય છે તથા દંડયોગમાં જન્મેલ પુરુષ પોતાના પ્રિયજનોથી વિયોગનું કષ્ટ ભોગવે છે. ચંદ્રયોગનું કથન. જો ચંદ્રમાંથી બીજા સ્થાનમાં સૂર્ય સિવાયનો કોઈ પણ બીજો ગ્રહ હોય તો સુનફા યોગ થાય છે. બારમા સ્થાનમાં હોય તો અનફા અને બંને બે અને બાર સ્થાનોમાં ગ્રહ હોય તો દુર્ધરા યોગ સમજવો જોઈએ. નહીં તો અર્થાત બે બારમાં કોઈ ગ્રહ ન હોય તો કેમ દ્રુમ યોગ થાય છે. કહેલા યોગનું ફળ. સુનફા યોગમાં જન્મનાર પુરુષ પોતાના ભુજબળથી ઉપાર્જિત ધનનો ભોગી દાતા ધનવાન અને સુખી થાય છે. અનફા યોગમાં ઉત્પન્ન મનુષ્ય રોગ વિનાનો સુશીલ સુખ વિખ્યાત અને રૂપાળો થાય છે. દુરુધરા યોગમાં જન્મ લેનારો ભોગી સુખી ધનવાન દાતા અને વિષયોથી નિસ્પૃહ હોય છે તથા કેમદ્રુમ યોગમાં ઉત્પન્ન મનુષ્ય અત્યંત મલિન દુઃખી નીચ અને નિર્ધન હોય છે. દ્વિગ્રહ યોગ ફળ. મુનિ, સૂર્ય જો ચંદ્રમાંથી યુક્ત હોય તો જાત જાતના યંત્ર મશીન અને પથ્થરના કાર્યમાં કુશળ બનાવે છે. મંગળથી યુક્ત હોય તો એ બાળકને નીચ કર્મમાં જોડે છે. બુધથી યુક્ત હોય તો યશસ્વી કાર્ય કુશળ વિદ્વાન અને ધનવાન બનાવે છે. ગુરુથી યુક્ત હોય તો અન્યોના કાર્ય કરનાર. શુક્રથી યુક્ત હોય તો ધાતુઓ તાંબા વગેરેના કાર્યમાં નિપુણ તથા પાત્ર નિર્માણ કળાનો જાણકાર બનાવે છે. ચંદ્રમા જો મંગળથી યુક્ત હોય તો જાતક કુટ વસ્તુ એટલે કે નકલી સામાન સ્ત્રી અને આસો અરિષ્ટ વગેરેનો ક્રય વિક્રય કરનાર તથા માતાનો દ્રોહી હોય છે. બુધ સાથે ચંદ્રમા હોય તો જન્મેલ શિશુને ધનવાન કાર્યકુશળ તથા વિનય અને કીર્તિથી યુક્ત બનાવે છે. ગુરુથી યુક્ત હોય તો ચંચળ બુદ્ધિ કુળમાં મુખ્ય પરાક્રમી અને ઘણો ધનવાન બનાવે છે. મુનિ, જો શુક્રથી યુક્ત ચંદ્રમા હોય તો બાળકને વસ્ત્ર નિર્માણ કળાનો નિપુણ બનાવે છે અને જો શનિથી યુક્ત હોય તો તે બાળકને એવી સ્ત્રીના પેટમાંથી ઉત્પન્ન કરાવે છે જેણે પતિના મરતા કે જીવતા બીજા પતિ સાથે સંબંધ સ્થાપિત કરી લીધો હોય. મંગળ જો બુધથી યુક્ત હોય તો જન્મેલ બાળક બાહુથી યુદ્ધ કરનાર પહેલવાન બને છે. ગુરુથી યુક્ત હોય તો નગરનો સ્વામી. શુક્રથી યુક્ત હોય તો જુગાર રમનાર તથા ગાયોને પાળનાર અને શનિથી યુક્ત હોય તો મિથ્યાભાષી અને જુગારી હોય છે. નારદ, બુધ જો બૃહસ્પતિથી યુક્ત હોય તો જન્મેલ શિશુ નૃત્ય અને સંગીતનો પ્રેમી હોય છે. શુક્રથી યુક્ત હોય તો માયાવી અને શનિથી યુક્ત હોય તો જન્મેલ મનુષ્ય લોભી અને ક્રૂર હોય છે. ગુરુ જો શુક્રથી યુક્ત હોય તો મનુષ્ય વિદ્વાન. શનિથી યુક્ત હોય તો રસોઈયો અથવા ઘડા ઘડનાર કુંભાર હોય છે. શુક્ર જો શનિ સાથે હોય તો મંદ દ્રષ્ટિ ધરાવનાર તથા સ્ત્રીના આશ્રયે ધનોર્પાજન કરનાર હોય છે. પ્રવજ્યા યોગ, જો જન્મ સમયે ચાર કે ચારથી વધુ ગ્રહો એક સ્થાને બળવાન હોય તો મનુષ્ય ગૃહત્યાગી સંન્યાસી થાય છે. એ ગ્રહોમાં મંગળ બુધ ગુરુ ચંદ્રમા શુક્ર શનિ અને સૂર્ય બળવાન હોય તો મનુષ્ય ક્રમનુસાર શાક્ય એટલે લાલ વસ્ત્રધારી બુધ આજીવિકા દંડી ભિક્ષુ યતિ વૃદ્ધ શ્રાવક ચરક ચક્રધારી અહી એટલે નગ્ન અને ફળાહારી થાય છે. પ્રવજ્યાકારક ગ્રહ જો અન્ય ગ્રહથી પરાજિત થાય તો મનુષ્યનું એ પ્રવજ્યાથી પતન થાય છે. જો પ્રવજ્યાકારક ગ્રહ સૂર્યના સાનિધ્યને લીધે અસ્ત હોય તો મનુષ્ય એની દીક્ષા જ નથી લેતો અને જો એ ગ્રહ બળવાન હોય તો એની પ્રવજ્યામાં પ્રીતિ રહે છે. જન્મરાશિના સ્વામીને જો અન્ય ગ્રહ ન જોતો હોય અને જન્મરાશિનો સ્વામી શનિને જોતો હોય અથવા નિર્બળ જન્મરાશિના સ્વામીને શનિ જોતો હોય કે શનિના દ્રેષ્કાણ અથવા મંગળ કે શનિના નવમામાં ચંદ્રમા હોય અને એના પર શનિની દ્રષ્ટિ હોય તો એ યોગમાં વિરક્ત થઈને ગૃહત્યાગ કરનાર પુરુષ સંન્યાસ ધર્મની દીક્ષા લે છે. અશ્વિની વગેરે નક્ષત્રોમાં જન્મનું ફળ. અશ્વિની નક્ષત્રમાં જન્મ થાય તો બાળક રૂપાળું અને ભૂષણપ્રિય થાય છે. ભરણીમાં ઉત્પન્ન શિશુ બધા કાર્યો કરવામાં સમર્થ અને સત્યવક્તા થાય છે. કૃતિકામાં જન્મ લેનાર અમિતાહારી પરસ્ત્રીમાં આસક્ત સ્થિર બુદ્ધિ અને પ્રિય વક્તા થાય છે. રોહિણીમાં જન્મેલ મનુષ્ય ધનવાન, મૃગશિરામાં ભોગી, આદ્રામાં હિંસા સ્વભાવનું, સઠ અને અપરાધી, પુનર્વસુમાં જીતેન્દ્રિય, રોગી અને સુશીલ તથા પુષ્યમાં કવિ અને સુખી થાય છે. આશ્લેષા નક્ષત્રમાં ઉત્પન્ન મનુષ્ય ધૃત, સઠ, કૃતજ્ઞ, નીચ અને ખાણીપીણીનો વિચાર ન રાખનારો હોય છે. મઘામાં જન્મેલ ભોગી, ધનવાન તથા દેવ વગેરેનો ભક્ત હોય છે. પૂર્વા ફાલ્ગુનીમાં દાતા અને પ્રિયવક્તા હોય છે. ઉત્તરા ફાલ્ગુનીમાં ધનવાન અને ભોગી. હસ્તમાં ચોર સ્વભાવનો, દૃષ્ટ અને નિર્લજ તથા ચિત્રામાં વિવિધ પ્રકારના વસ્ત્રો ધારણ કરનાર અને સુંદર નેત્રો ધરાવનાર હોય છે. સ્વાતિમાં જન્મનાર મનુષ્ય ધર્માત્માને દયાળુ થાય છે. વિશાખામાં જન્મે લોભી, ચતુર અને ક્રોધી. અનુરાધામાં ભ્રમણશીલ અને વિદેશવાસી. જ્યેષ્ઠામાં ધર્માત્માને સંતોષી તથા મૂળમાં જન્મેલ ધનવાન અને માન મેળવનાર થાય છે. પૂર્વસાઢામાં માન મેળવનાર સુખી અને હૃષ્ટ. ઉત્તરસાઢામાં વિનય અને ધર્માત્મા. શ્રવણમાં ધનવાન, સુખી અને લોકમાં વિખ્યાત તથા ઘનિષ્ઠામાં દાની, સુરવીર અને ધનવાન થાય છે. શતભિષામાં શત્રુને જીતનાર અને વ્યસનમાં આસક્ત. પૂર્વ ભાદ્રપદામાં સ્ત્રીના વશીભૂત અને ધનવાન. ઉત્તર ભાદ્રપદમાં વક્તા, સુખી અને સુંદર તથા રેવતીમાં જન્મનાર મનુષ્ય સુરવીર, ધનવાન અને પવિત્ર હૃદયનો થાય છે. મેષ વગેરે ચંદ્ર રાશિમાં જન્મનું ફળ. મેષ રાશિમાં જન્મ લેનાર કામી, સુરવીર અને કૃતજ્ઞ. વૃષમાં સુંદર, દાની અને ક્ષમાવાન. મિથુનમાં સ્ત્રી ભોગાસક્ત, ધૃત વિદ્યાને જાણનાર તથા કર્ક રાશિમાં સ્ત્રીને વશીભૂત અને નાના શરીરનો હોય છે. સિંહ રાશિમાં સ્ત્રી દ્વેષી, ક્રોધી, માની, પરાક્રમી, સ્થિર બુદ્ધિ ધરાવનાર અને સુખી થાય છે. કન્યા રાશિમાં ધર્માત્મા, કોમળ શિર ધરાવનાર તથા સુબુદ્ધિ થાય છે. તુલા રાશિમાં ઉત્પન્ન પુરુષ પંડિત, ઉચ્ચ કદનો અને ધનવાન થાય છે. વૃષક રાશિમાં જન્મ લેનાર રોગી, લોકમાં પૂજ્ય અને ક્ષત્ર એટલે આઘાત યુક્ત હોય છે. ધનુમાં જન્મ લેનાર કવિ, શિલ્પજ્ઞ અને ધનવાન. મકરમાં કાર્ય કરવામાં અનુત્સાહી, વ્યર્થ રખડનાર અને સુંદર નેત્રોથી યુક્ત. કુંભમાં પરસ્ત્રી અને પરધન હરણ કરવાનો સ્વભાવ ધરાવતો તથા મીનમાં ધનુ શુદ્ર એટલે કવિ અને શિલ્પજ્ઞ થાય છે. જે ચંદ્રમાની રાશિ બળવાન હોય તથા રાશિનો સ્વામી અને ચંદ્રમા બંને બળવાન હોય તો ઉપર કહેલા ફળ સંપૂર્ણપણે ફળે છે એમ સમજવું જોઈએ, નહીં તો વિપરીત ફળ અર્થાત નિર્બળ હોય તો ફળનો અભાવ અથવા બળ અનુસાર ફળમાં પણ તારતમ્ય જાણવું જોઈએ. એ જ રીતે અન્ય ગ્રહોની રાશિ અનુસાર ફળનો વિચાર કરવો જોઈએ. સૂર્ય વગેરે ગ્રહ અને રાશિઓનું ફળ. સૂર્ય જો મેષ રાશિમાં હોય તો જાતક લોકમાં વિખ્યાત થાય છે. વૃષમાં હોય તો સ્ત્રીનો દ્વેષી, મિથુનમાં હોય તો ધનવાન, કર્કમાં હોય તો ઉગ્ર સ્વભાવનો, સિંહમાં હોય તો મૂર્ખ, કન્યામાં હોય તો કવિ, તુલામાં હોય તો કલાલ, વૃશ્ચિકમાં હોય તો ધનવાન, ધનુમાં હોય તો લોકપૂજ્ય, મકરમાં હોય તો લોભી, કુંભમાં હોય તો નિર્ધન અને મીનમાં હોય તો જાતક સુખ વિનાનો થાય છે. મંગળ જો સિંહમાં હોય તો જાતક નિર્ધન, કર્કમાં હોય તો ધનવાન, સ્વરાશિ મેષ વૃશ્ચિકમાં હોય તો ભ્રમણશીલ, બુધની રાશિ કન્યા મિથુનમાં હોય તો કૃતજ્ઞ, ગુરુની રાશિ એટલે કે ધનુ મીનમાં હોય તો વિખ્યાત, શુક્રની રાશિ વૃષ તુલામાં હોય તો પરસ્ત્રીમાં આસક્ત, મકરમાં હોય તો ઘણા પુત્રો અને ધનવાન તથા કુંભમાં હોય તો દુઃખી, દુષ્ટ અને મિથ્યા સ્વભાવનો થાય છે. બુધ જો સૂર્યની રાશિ સિંહમાં હોય તો સ્ત્રીનો દ્વેષી, ચંદ્ર રાશિ કર્કમાં હોય તો પોતાના પરિજનોનો દ્વેષી, મંગળની રાશિ મેષ વૃશ્ચિકમાં હોય તો નિર્ધન અને સત્વહીન, પોતાની રાશિ મિથુન કન્યામાં હોય તો બુદ્ધિમાન અને ધનવાન, ગુરુની રાશિ ધનુ મીનમાં હોય તો માન અને ધનથી યુક્ત, શુક્રની રાશિ વૃષ તુલામાં હોય તો પુત્ર અને સ્ત્રીથી સંપન્ન તથા શનિની રાશિ મકર કુંભમાં હોય તો ઋણી થાય છે. ગુરુ જો સિંહમાં હોય તો સેનાપતિ, કર્કમાં હોય તો સ્ત્રી પુત્રાદિથી યુક્ત તથા ધનવાન, મંગળની રાશિ મેષ વૃશ્ચિકમાં હોય તો ધનવાન અને ક્ષમાશીલ, બુધની રાશિ મિથુન કન્યામાં હોય તો વસ્ત્ર વગેરેની સંપન્નતા ધરાવનાર, પોતાની રાશિ ધનુ મીનમાં હોય તો મંડળ જિલ્લાનો માલિક, શુક્રની રાશિ વૃષ તુલામાં હોય તો ધનવાન અને સુખી તથા શનિની રાશિ મકર કુંભમાં હોય તો મકરમાં ઋણવાન અને કુંભમાં ધનવાન થાય છે. શુક્ર સિંહમાં હોય તો જાતક સ્ત્રી દ્વારા ધનલાભ કરનાર, કર્કમાં હોય તો ઘમંડ અને શોકથી યુક્ત, મંગળની રાશિ મેષ વૃશ્ચિકમાં હોય તો બંધુઓ પ્રત્યે દ્વેષ રાખનાર, બુધની રાશિ મિથુન કર્કમાં હોય તો ધનવાન અને પાપ સ્વભાવનો, ગુરુની રાશિ ધનુ મીનુમાં ધનુ અને મીનમાં હોય તો ધનવાન અને પંડિત, પોતાની રાશિ વૃષ તુલામાં હોય તો ધનવાન અને ક્ષમાવાન તથા શનિની રાશિ મકર કુંભમાં હોય તો સ્ત્રીથી પરાજિત થાય છે. શનિ જો સિંહમાં હોય તો પુત્ર અને ધન વિનાનો, કર્કમાં હોય તો ધન અને સંતાનથી રહિત, મંગળની રાશિ મેષ વૃશ્ચિકમાં હોય તો નરબુદ્ધિ અને મિત્ર વિહોણો, બુદ્ધની રાશિ મિથુન કન્યામાં હોય તો મુખ્ય રક્ષક, ગુરુની રાશિ ધનુ મીનમાં હોય તો સુપુત્ર, ઉત્તમ સ્ત્રી અને ધનથી યુક્ત, શુક્રની રાશિ તુલામાં હોય તો રાજા અને પોતાના રાશિ મકર કુંભમાં હોય તો જાતક ગામનો અધિપતિ થાય છે. ચંદ્ર પર દ્રષ્ટિનું ફળ. મેષ સ્થિત ચંદ્રમા પર મંગળ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો જાતક ક્રમાનુસાર રાજા, પંડિત, ગુણવાન, ચોર સ્વભાવનો તથા નિર્ધન થાય છે. મંગળની દ્રષ્ટિ જાતકને ભૂપ, બુધની દ્રષ્ટિ જ્ઞ એટલે પંડિત, ગુરુની દ્રષ્ટિથી ગુણી, શુક્રની દ્રષ્ટિથી ચોર સ્વભાવ તથા શનિની દ્રષ્ટિથી અશ્વને નિર્ધન કહેવામાં આવ્યા છે. સૂર્યની દ્રષ્ટિનું ફળ અનુક્ત હોવાના કારણે એને શનિના સમાન જ સમજવો જોઈએ, નિર્ધન થાય છે. વૃષસ્થ ચંદ્રમા પર મંગળ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો ક્રમાનુસાર નિર્ધન, ચોર સ્વભાવ, રાજા, પંડિત તથા પ્રેષ્ય એટલે સેવક થાય છે. મિથુન રાશિમાં સ્થિત ચંદ્રમા પર મંગળ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો મનુષ્ય ક્રમાનુસાર ધાતુઓ દ્વારા આજીવિકા ચલાવનાર, રાજા, પંડિત, નિર્ભય, વસ્ત્ર બનાવનાર તથા ધનવિહોણો થાય છે. પોતાની રાશિ એટલે કે કર્કમાં સ્થિત ચંદ્રમા પર જો મંગળ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો જન્મ લેનાર શિશુ ક્રમાનુસાર યોદ્ધા, કવિ, પંડિત, ધનવાન, ધાતુથી જીવિકા ચલાવનાર તથા નેત્ર રોગી થાય છે. સિંહ રાશિસ્થ ચંદ્રમા પર જો બુધ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો મનુષ્ય ક્રમાનુસાર જ્યોતિષી, ધનવાન, લોકમાં પૂજ્ય, હજામ, રાજા તથા નરેશ થાય છે. કન્યા રાશિસ્થ ચંદ્રમા પર બુધ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો શુભ ગ્રહ એટલે કે બુધ, ગુરુ, શુક્રની દ્રષ્ટિ પડતા જાતક ક્રમાનુસાર રાજા, સેનાપતિને નિપુણ થાય છે તથા અશુભ એટલે કે શનિ, મંગળ, રવિની દ્રષ્ટિ પડતા સ્ત્રીના આશ્રયે જીવિકા ચલાવનારો થાય છે. તુલા રાશિસ્થ ચંદ્રમા પર જો બુધ વગેરે એટલે કે બુધ, ગુરુ, શુક્રની દ્રષ્ટિ હોય તો ઉત્પન્ન બાળક ક્રમાનુસાર ભૂપતિ, સોની અને વેપારી થાય છે તથા શેષ ગ્રહો શનિ, રવિ અને મંગળની દ્રષ્ટિ પડતા એ હિંસક સ્વભાવનો થાય છે. વૃશ્ચિક રાશિસ્થ ચંદ્રમા પર બુધ વગેરે ગ્રહોની દ્રષ્ટિ પડતા ક્રમ અનુસાર જાતક બે સંતાનોનો પિતા, મૃદુ સ્વભાવનો, વસ્ત્ર વગેરેને રંગારો, અપંગ, નિર્ધન અને ભૂમિપત થાય છે. ધન રાશિસ્થ ચંદ્રમા પર બુધ વગેરે શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો જન્મેલ બાળક ક્રમાનુસાર પોતાના કુળ, પૃથ્વી તથા જનસમૂહનો પાલક થાય છે. શેષ ગ્રહો શનિ, રવિ તથા મંગળની દ્રષ્ટિ હોય તો જાતક દંભી અને સઠ થાય છે. મકર રાશિમાં સ્થિત ચંદ્રમા પર બુધ વગેરેની દ્રષ્ટિ હોય તો એ ક્રમ અનુસાર ભૂમિપતિ, પંડિત, ધનવાન, લોકમાં પૂજ્ય, ભૂપતિ તથા પરસ્ત્રીમાં આસક્ત થાય છે. કુંભ રાશિસ્થ ચંદ્રમા પર પણ ઉક્ત ગ્રહોની દ્રષ્ટિ પડતા એ જ પ્રકારનું મકર રાશિસ્થના જેવું ફળ સમજવું જોઈએ. મીન રાશિસ્થ ચંદ્રમા પર શુભ ગ્રહ બુધ, ગુરુ અને શુક્રની દ્રષ્ટિ હોય તો જાતક ક્રમ અનુસાર હાસ્યપ્રિય, રાજા અને પંડિત થાય છે તથા શેષ ગ્રહો પાપ ગ્રહોની દ્રષ્ટિ પડતા અનિષ્ટ ફળ સમજવું જોઈએ. હોરા લગ્નના સ્વામીની હોરામાં સ્થિત ચંદ્રમા પર એ જ હોરામાં સ્થિત ગ્રહોની દ્રષ્ટિ હોય તો એ શુભપ્રદ બને છે. જે તૃતીયાંશ દ્રષ્કાણમાં ચંદ્રમા હોય એના સ્વામી રાશિસ્થ તથા મિત્ર રાશિસ્થ ગ્રહોથી યુક્ત કે દ્રષ્ટ ચંદ્રમા શુભપ્રદ હોય છે. પ્રત્યેક રાશિમાં સ્થિત ચંદ્રમા પર ગ્રહોની દ્રષ્ટિ પડતા જે જે ફળ કહેવામાં આવ્યા છે એ રાશિઓના દ્વાદશાંશમાં સ્થિત ચંદ્રમા પર પણ તે ગ્રહોની દ્રષ્ટિ પડતા એ જ ફળ મળતા હોય છે. હવે નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર ભિન્ન ભિન્ન ગ્રહોની દ્રષ્ટિથી પ્રાપ્ત થનારા ફળોનું વર્ણન કરું છું. મંગળના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર જો સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો જાતક ક્રમ અનુસાર એટલે કે સૂર્યાદિક્રમ અનુસાર સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ રીતે છ ગ્રહો તથા બુધાદિ ક્રમનુસાર બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, મંગળ આ રીતે છ ગ્રહો સમજવા જોઈએ. પાછું ગ્રહોની દ્રષ્ટિ હોય તો જાતક ક્રમ અનુસાર ગામ કે નગરનો રક્ષક, હિંસક સ્વભાવનો, યુદ્ધમાં નિપુણ, ભૂપતિ, ધનવાન તથા ઝગડાળુ થાય છે. શુક્રના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર સૂર્ય વગેરેની ગ્રહોની દ્રષ્ટિ હોય તો જન્મેલ બાળક ક્રમ અનુસાર મૂર્ખ, પરસ્ત્રીમાં આસક્ત, સુખી, કાવ્ય રચનાર, સુખી તથા પરસ્ત્રીમાં આસક્તિ રાખનાર થાય છે. બુધના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર જો સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો બાળક ક્રમ અનુસાર એટલે કે ક્રમાનુસાર નર્તક, ચોર સ્વભાવનું, પંડિત, મંત્રી, સંગીતજ્ઞ તથા શિલ્પકાર થાય છે. પોતાના એટલે કે કર્ક નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર જો સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો એ નાના શરીરનો, ધનવાન, તપસ્વી, લોભી, પોતાની પત્નીની કમાણી પર નભનાર તથા કર્તવ્યપરાયણ થાય છે. સૂર્યના નવમાંશ એટલે સિંહમાં સ્થિત ચંદ્રમા પર જો સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો બાળક ક્રમનુસાર ક્રોધી, રાજમંત્રી, નિધિપતિ કે મંત્રી, રાજા, હિંસક સ્વભાવનો તથા પુત્રવિહોણો થાય છે. ગુરુના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો બાળક ક્રમાનુસાર હાસ્યપ્રિય, રણમાં કુશળ, બળવાન, મંત્રી, ધર્માત્મા તથા ધર્મશીલ થાય છે. શનિના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર જો સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો જાતક ક્રમાનુસાર અલ્પસંતતિ, દુઃખી, અભિમાની, પોતાના કાર્યમાં તત્પર, દુષ્ટ સ્ત્રીનો પતિ તથા કૃપણ થાય છે. જે રીતે મેષ વગેરે રાશિ કે એના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિના ફળ કહેવામાં આવ્યા છે, એ જ રીતે મેષ વગેરે રાશિ કે નવમાંશમાં સ્થિત સૂર્ય પર ચંદ્ર વગેરે ગ્રહોની દ્રષ્ટિથી પણ પ્રાપ્ત થનારા ફળ સમજવા જોઈએ. ફળોમાં વધઘટ. ચંદ્રમા જો વર્ગોત્તમ નવમાંશમાં હોય તો પૂર્વોક્ત શુભફળ પૂર્ણ, પોતાના નવમાંશમાં હોય તો મધ્યમ એટલે કે અડધું અને અન્ય નવમાંશમાં હોય તો અલ્પ સમજવું જોઈએ. આનાથી એ પણ સિદ્ધ થઈ જાય કે જે અશુભ ફળ કહેવામાં આવ્યા છે એ પણ વિપરીત દશામાં વિપરીત હોય છે. અર્થાત વર્ગોત્તમમાં ચંદ્રમા હોય તો અશુભનું ફળ અલ્પ, પોતાના નવમાંશમાં હોય તો અડધું અને અન્ય નવમાંશમાં હોય તો પૂર્ણ કહેવાયું છે. રાશિ અને નવમાંશના ફળોમાં ભિન્નતા હોય તો જો નવમાંશનો સ્વામી બળવાન હોય તો એ રાશિને રોકીને જ ફળ આપે છે. દ્વાદશ ભાગવત ગ્રહોના ફળ. સૂર્ય જો લગ્નમાં હોય તો શિશુ, સુરવીર, દીર્ઘસૂત્રી, મોડેથી કામ કરવાનો સ્વભાવ ધરાવનાર, દુર્બળ દ્રષ્ટિવાળો અને નિર્દય થાય છે. જો મેષમાં રહીને લગ્નમાં હોય તો ધનવાન અને નેત્ર રોગી થાય છે તથા સિંહ લગ્નમાં હોય તો રાત્યંધ અને રતાંધળું, તુલા લગ્નમાં હોય તો આંધળું અને નિર્ધન થાય છે, કર્ક લગ્નમાં હોય તો જાતકની આંખમાં ફૂલું થાય છે. દ્વિતીય ભાવમાં સૂર્ય હોય તો બાળક બહુ ધનવાન, રાજદંડ મેળવનાર અને મુખનું રોગી થાય છે. તૃતીય સ્થાનમાં હોય તો પંડિત અને પરાક્રમી થાય છે. ચતુર્થ સ્થાનમાં સૂર્ય હોય તો સુખહીન અને પીડાયુક્ત હોય છે. સૂર્ય પંચમ ભાવમાં હોય તો મનુષ્ય ધનહીન અને પુત્રહીન થાય છે. ષષ્ઠ ભાવમાં હોય તો બળવાન અને શત્રુઓને જીતનાર થાય છે. સપ્તમ ભાવમાં હોય તો મનુષ્ય પોતાની પત્નીથી પરાજિત થાય છે. અષ્ટમ ભાવમાં હોય તો એના પુત્રો ઓછા હોય છે અને એને દેખાય પણ ઓછું છે. નવમ ભાવમાં હોય તો જાતક પુત્રવાન, ધનવાન અને સુખી થાય છે. દસમ ભાવમાં હોય તો વિદ્વાન અને પરાક્રમી તથા એકાદશ ભાવમાં હોય તો વધુ ધનવાન અને મનમાની થાય અને વધુ ધનવાન અને માની થાય છે. જો દ્વાદશ ભાવમાં સૂર્ય હોય તો જન્મેલ બાળક નીચ અને ધનહીન થાય છે. ચંદ્રમા જો મેષ લગ્નમાં હોય તો જાતક ગુંગુ, બહેરું, આંધળું અને બીજાનું દાસ થાય છે. વૃષ લગ્નમાં હોય તો એ ધનવાન થાય છે. દ્વિતીય ભાવમાં હોય તો વિદ્વાન અને ધનવાન, તૃતીય ભાવમાં હોય તો હિંસક સ્વભાવનું, ચતુર્થ સ્થાનમાં હોય તો એ ભાવ માટેના કહેલા ફળો, સુખ ગૃહ વગેરેથી સંપન્ન, પંચમ ભાવમાં હોય તો કન્યારૂપ સંતાન ધરાવનાર અને આળસુ થાય છે. છઠ્ઠા ભાવમાં હોય તો બાળક મંદાગ્નિનું રોગી થાય છે, એને અભિષ્ટ ભોગ બહુ ઓછા મળે છે તથા ઉગ્ર સ્વભાવનું થાય છે. સપ્તમ ભાવમાં હોય તો જાતક ઈર્ષાવાન અને અત્યંત કામી થાય છે. અષ્ટમ ભાવમાં હોય તો રોગથી પીડિત, નવમ ભાવમાં હોય તો મિત્ર અને ધનથી યુક્ત, દસમ ભાવમાં હોય તો ધર્માત્મા, બુદ્ધિશાળી અને ધનવાન થાય છે. એકાદશ ભાવમાં હોય તો ઉત્પન્ન શિશુ વિખ્યાત, બુદ્ધિશાળી અને ધનવાન થાય છે તથા દ્વાદશ ભાવમાં હોય તો જાતક શુદ્ર અને અંગવિહોણું થાય છે. મંગળ લગ્નમાં હોય તો ઉત્પન્ન શિશુ ક્ષત શરીરનું હોય છે. દ્વિતીય ભાવમાં હોય તો એ કદનન એટલે કે ભોજી એટલે કે કોદરા બાવટો વગેરે નિમ્ન શ્રેણીના અન્ન કદનન એટલે કુ વત્તા અન્ન કહે છે એને કુદન્ન ભોજી તથા નવમ ભાવમાં હોય તો પાપ સ્વભાવનું થાય છે. એનાથી ભિન્ન 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12 સ્થાનોમાં જો મંગળ હોય તો એના ફળ સૂર્ય જેવા જ થતા હોય છે. બુધ લગ્નમાં હોય તો જાતક પંડિત થાય છે. દ્વિતીય ભાવમાં હોય તો શિશુ ધનવાન, તૃતીય ભાવમાં હોય તો દુષ્ટ સ્વભાવનું, ચતુર્થ ભાવમાં હોય તો પંડિત, પંચમ ભાવમાં હોય તો રાજમંત્રી, ષષ્ઠ ભાવમાં હોય તો શત્રુરહિત, સપ્તમમાં હોય તો ધર્મજ્ઞાત, અષ્ટમ ભાવમાં હોય તો વિખ્યાત ગુણનું અને શેષ 9, 10, 11, 12 ભાવમાં હોય તો જેવા સૂર્યના ફળ કહેવામાં આવ્યા છે એવા જ એના ફળ સમજવા. બૃહસ્પતિ લગ્નમાં હોય તો જાતક વિદ્વાન, દ્વિતીય ભાવમાં હોય તો પ્રિયભાષી, તૃતીય ભાવમાં હોય તો કૃપણ, ચતુર્થમાં હોય તો સુખી, પંચમમાં હોય તો પંડિત, ષષ્ઠમાં હોય તો શત્રુરહિત, સપ્તમમાં હોય તો સંપત્તિયુક્ત, અષ્ટમમાં હોય તો નીચ સ્વભાવનો, નવમમાં હોય તો તપસ્વી, દસમમાં હોય તો ધનવાન, એકાદશમાં હોય તો નિત્ય લાભ કરનાર અને દ્વાદશમાં હોય તો દુષ્ટ હૃદયનો થાય છે. શુક્ર લગ્નમાં હોય તો જાતક કામી અને સુખી, સપ્તમ ભાવમાં હોય તો કામી તથા પંચમ ભાવમાં હોય તો સુખી થાય છે અને અન્ય ભાવો 2, 3, 4, 6, 8, 9, 10, 11, 12 હોય તો એ જન્મેલ બાળકને બૃહસ્પતિના જેવું જ ફળ આપે છે. શનિ લગ્નમાં હોય તો જાતક નિર્ધન, રોગી, કામાતુર, મલિન, બાલ્યાવસ્થામાં રોગી અને આળસુ થાય છે. પરંતુ જો પોતાની રાશિ મકર કુંભ કે પોતાની ઉચ્ચ રાશિ તુલામાં હોય તો જાતક ભૂપતિ, ગ્રામપતિ, પંડિત અને સુંદર શરીરનો થાય છે. અન્ય એટલે કે દ્વિતીય વગેરે ભાવોમાં સૂર્યના જેવા જ શનિના પણ ફળ હોય છે. ફળમાં વધઘટ. શુભ ગ્રહો જો ઉચ્ચ રાશિમાં રહેલા હોય તો પૂર્ણપણે ઉપયુક્ત ફળ પ્રાપ્ત થાય છે. જો પોતાના મૂળ ત્રિકોણમાં હોય તો 3 ચરણ, પોતાની રાશિમાં હોય તો 1.5, મિત્રના ગૃહમાં હોય તો 1 ચરણ તથા શત્રુની રાશિમાં હોય તો એનાથી પણ ઓછું ફળ પ્રાપ્ત થાય છે તથા નીચમાં અસ્ત હોય તો કશું પણ ફળ નથી મળતું. આ રીતે શુભ ગ્રહનું ફળ કહેવાથી સિદ્ધ થાય છે કે પાપગ્રહનું ફળ આનાથી વિપરીત થાય છે. અર્થાત પાપગ્રહ નીચમાં કે અસ્ત હોય તો પૂર્ણ ફળ, શત્રુ રાશિમાં હોય તો 3 ચરણ, મિત્ર રાશિમાં 1.5, પોતાની રાશિમાં 1 ચરણ, પોતાના મૂળ ત્રિકોણમાં એનાથી પણ અલ્પ અને પોતાની ઉચ્ચ રાશિમાં હોય તો પોતાનું કશું ફળ આપતો નથી. સ્વરાશિસ્થ ગ્રહ ફળ. જો પોતાની રાશિમાં 1 ગ્રહ હોય તો જાતક પોતાના પિતા જેવો ધનવાન અને યશસ્વી થાય છે. 2 ગ્રહ પોતાની રાશિમાં હોય તો બાળક પોતાના કુળમાં શ્રેષ્ઠ, 3 ગ્રહ હોય તો બંધુઓમાં માનનીય, 4 ગ્રહ હોય તો વિશેષ ધનવાન, 5 ગ્રહ હોય તો સુખી, 6 ગ્રહ હોય તો ભોગી અને જો 7 ગ્રહ પોતાની રાશિમાં રહેલા હોય તો જાતક રાજા થાય છે. જો પોતાના મિત્રની રાશિમાં 1 ગ્રહ હોય તો જાતક બીજાના ધનથી નભનાર, 2 ગ્રહ હોય તો મિત્રો દ્વારા પોષિત અને 3 ગ્રહ હોય તો એ પોતાના બંધુઓ દ્વારા પોષિત થાય છે. જો 4 ગ્રહો જો 4 ગ્રહો મિત્ર રાશિમાં હોય તો બાળક પોતાના બાહુબળથી જીવન નિર્વાહ કરે છે. 5 ગ્રહો હોય તો ઘણા લોકોને પાલન કરનારો થાય છે. 6 ગ્રહો હોય તો સેનાપતિ અને 7 ગ્રહો મિત્ર રાશિમાં હોય તો જાતક રાજા થાય છે. પાપગ્રહો જો વિષમ રાશિ અને સૂર્યની હોરા રાશ્યર્ધમાં હોય તો જાતક લોકમાં વિખ્યાત, મોટો ઉદ્યોગી, અત્યંત તેજસ્વી, બુદ્ધિશાળી, ધનવાન અને બળવાન થાય છે. તથા શુભ ગ્રહો જો સમરાશિ અને ચંદ્રમાની હોરામાં હોય તો જાતક કાંતિમાન, મૃદુ, કોમળ શરીરનો, ભાગ્યશાળી, ભોગી અને વૃદ્ધિશાળી થાય છે. જો પાપગ્રહ સમરાશિ અને સૂર્યની હોરામાં હોય તો પૂર્વોક્ત ફળ મધ્યમ 1.5 થાય છે તથા શુભ ગ્રહો જો વિષમ રાશિ અને સૂર્યની હોરામાં હોય તો ઉપર કહેલા ફળ પ્રાપ્ત થતા નથી. ચંદ્રમા જો પોતાના કે પોતાના મિત્રના દ્રષ્ટાંડમાં હોય તો જાતક રૂપાળો અને ગુણવાન થાય છે. અન્ય દ્રષ્ટાંડમાં હોય તો એ દ્રષ્ટાંડની રાશિ અને દ્રષ્ટાંડ પતિની જેવું જ ફળ મળે છે. સારાંશ એ છે કે દ્રષ્ટાંડનો સ્વામી જો ચંદ્રમાનો મિત્ર હોય તો 3 ચરણ મળે છે, સમ હોય તો 2 ચરણ 1.5 ફળ મળે છે તથા શત્રુ હોય તો 1 ચરણ ફળ મળે છે. જો સર્પ દેશ દ્રેષ્કાણ, શસ્ત્ર દ્રેષ્કાણ, ચતુષ્પદ દ્રેષ્કાણ, શસ્ત્ર દ્રેષ્કાણ કહેતા દ્રેષ્કાણના નિરૂપણમાં જોવાનું છે. આપણે દ્રેષ્કાણ નિરૂપણ જુઓ. શસ્ત્ર દ્રેષ્કાણ, ચતુષ્પદ દ્રેષ્કાણ અને પક્ષી દ્રેષ્કાણમાં ચંદ્રમાં હોય તો જાતક ક્રમ અનુસાર ઉગ્ર સ્વભાવનો, હિંસક સ્વભાવનો, ગુરુની સૈયા પર બેસનાર અને ભ્રમણશીલ થાય છે. લગ્ન નવમાંશ રાશિનું ફળ. હવે લગ્નમાં મેષનો નવમાંશ હોય તો જાતક ચોર સ્વભાવનો, વૃષ નવમાંશ હોય તો ભોગી, મિથુન નવમાંશ હોય તો ધનવાન, કર્ક નવમાંશ હોય તો બુદ્ધિશાળી, સિંહ નવમાંશ હોય તો રાજા, કન્યા નવમાંશ હોય તો નપુંસક, તુલા નવમાંશ હોય તો શત્રુને જીતનાર, વૃશ્ચિક નવમાંશ હોય તો બેકાર કામ કરનાર, ધનુનો નવમાંશ હોય તો દાસકર્મ કરનાર, મકર નવમાંશ હોય તો પાપ સ્વભાવનો, કુંભ નવમાંશ હોય તો હિંસાના સ્વભાવનો અને મીન નવમાંશ લગ્નમાં હોય તો બુદ્ધિમાન થાય છે. પરંતુ જો વર્ગોત્તમ નવમાંશ અર્થાત જો રાશિ એનો જ નવમાંશ પણ હોય તો એ જાતક આ ચોર સ્વભાવન વગેરે બધાનો શાસક થાય છે. જેમ કે મેષ નવમાંશમાં જન્મેલ મનુષ્ય ચોર સ્વભાવનો થાય છે, પરંતુ જો મેષ રાશિમાં મેષનો નવમાંશ હોય તો એ ચોર સ્વભાવના લોકોનો શાસક થાય છે વગેરે. એ જ રીતે મેષ વગેરે રાશિઓના દ્વાદશાંશમાં મેષ રાશિઓના જેવા ફળ મળે છે. મંગળ વગેરે ગ્રહોના ત્રિશાંશ ફળ. મંગળ પોતાના ત્રિશાંશમાં હોય તો જાતક સ્ત્રી બળ આભૂષણ તથા પરિજન વગેરેથી સંપન્ન, જાતક સ્ત્રી બળ આભૂષણ તથા પરિજન વગેરેથી સંપન્ન, સાહસિક અને તેજસ્વી થાય છે. શનિ પોતાના ત્રિશાંશમાં હોય તો રોગી, પત્ની પ્રત્યે કુટિલ, પરસ્ત્રીમાં આસક્ત, દુઃખી, વસ્ત્ર વગેરે આવશ્યક સામગ્રીથી સંપન્ન પરંતુ મલિન હોય છે. ગુરુ પોતાના ત્રિશાંશમાં હોય તો જાતક સુખી, બુદ્ધિશાળી, ધનવાન, કીર્તિમાન, તેજસ્વી, લોકમાં માન્ય, રોગહીન, ઉદ્યમી અને ભોગી હોય છે. બુધ પોતાના ત્રિશાંશમાં હોય તો મનુષ્ય મેઘાવી, કળાકુશળ, કાવ્ય અને શિલ્પ વિદ્યાનો જ્ઞાતા, વિવાદી, કપટી, શાસ્ત્ર તત્વજ્ઞ તથા સાહસી થાય છે. શુક્ર પોતાના ત્રિશાંશમાં હોય તો જાતક વધુ સંતાન, સુખ, આરોગ્ય, સૌંદર્ય અને ધનથી યુક્ત, મનોહર શરીરનો તથા અજિતેન્દ્રિય થાય છે. સૂર્ય ચંદ્રફળ. મંગળના ત્રિશાંશમાં સૂર્ય હોય તો જાતક સુરવીર, ચંદ્રમાં હોય તો દીર્ઘસૂત્રી, બુધના ત્રિશાંશમાં સૂર્ય હોય તો જાતક કુટિલ અને ચંદ્રમાં હોય તો હિંસક સ્વભાવનો થાય છે. ગુરુના ત્રિશાંશમાં રવિ હોય તો ગુણી અને ચંદ્રમાં હોય તો પણ ગુણી થાય છે. શુક્રના ત્રિશાંશમાં સૂર્ય હોય તો બાળક સુખી અને ચંદ્રમાં હોય તો વિદ્વાન થાય છે. શનિના ત્રિશાંશમાં રવિ હોય તો સુંદર શરીરનો તથા ચંદ્રમાં હોય તો સર્વજનપ્રિય થાય છે. કારક ગ્રહ. પોતપોતાના મૂળ ત્રિકોણ, સ્વરાશિ કે સર્વોચ્ચમાં સ્થિત ગ્રહો જ કેન્દ્રમાં હોય તો એ બધા પરસ્પર કારક એટલે શુભ ફળદાયક થાય છે. એમાં દસમ સ્થાનમાં રહેનાર સૌથી શ્રેષ્ઠ કારક થાય છે. શુભ જન્મ લક્ષણો. લગ્ન કે ચંદ્રમાં વર્ગોત્તમ નવમાંશમાં હોય કે વેશી, સૂર્યથી દ્વિતીય સ્થાનમાં શુભ ગ્રહ હોય અથવા કેન્દ્રમાં કારક ગ્રહો હોય તો જન્મ શુભપ્રદ થાય છે. અર્થાત એ સ્થિતિમાં જન્મ લેનાર બાળક સુખી અને યશસ્વી થાય છે. ગુરુ જન્મ રાશિ અને જન્મ લગ્ન છે બધા અથવા એમાંથી કોઈ એક પણ કેન્દ્રમાં હોય તો જીવનના મધ્યભાગમાં એ બધા સુખપ્રદ થાય છે. તથા એટલે કે અભિપ્રાય એ છે કે પૂર્વ કેન્દ્ર એક લગ્નમાં હોય તો વયના આરંભે મધ્ય કેન્દ્ર 4-10માં હોય તો વયની મધ્યમાં યુવાવસ્થામાં અને જો પશ્ચિમ કેન્દ્રમાં 7માં હોય તો અંતિમ વયે આ ગ્રહો સુખપ્રદ થતા હોય છે. આથી એ સિદ્ધ થાય છે કે જેના જન્મ સમયે 3 કેન્દ્રોમાં શુભ ગ્રહ હોય એ જાતક જીવન પર્યંત સુખી રહે છે. તથા પુષ્ઠોદય રાશિમાં રહેનાર ગ્રહવયના અંતે દ્વિસ્વભાવ રાશિસ્થ ગ્રહવયની મધ્યમાં અને શીર્ષોદય રાશિસ્થ ગ્રહવયની શરૂઆતમાં પોતપોતાના ફળ આપે છે. ગ્રહ ગોચર ફળ સમય. સૂર્ય અને મંગળે બંને ગ્રહો રાશિમાં પ્રવેશ કરતાં જ પોતાની રાશિનું ગોચર એટલે કે ફળ આપે છે. શુક્ર અને બૃહસ્પતિ રાશિના મધ્યમાં જતા અને ચંદ્રમા તથા શનિ એ બંને રાશિના અંતમાં તૃતીયાંશમાં પહોંચતા પોતાના શુભ કે અશુભ ગોચર ફળ આપે છે. તથા બુધ સદા આદિ મધ્ય અંતમાં પોતાના શુભાશુભ ફળને આપે છે. શુભાશુભ યોગ. હવે લગ્ન કે ચંદ્રમાંથી પંચમ અને સપ્તમ ભાવ જો શુભગ્રહ અને પોતાના સ્વામીથી યુક્ત એટલે કે હવે આપણે શુભાશુભ યોગ જે છે હવે એને આપણે આગલા અધ્યાયમાં લેશું, જેથી આગલા અધ્યાય કે આગલા ભાગમાંના લઈશું.